ચાર વેદ ને this is not dead, this is not dead, this is not dead. તો માલ આપના કે તલાક કરતા હે કે ઇધર નહીં હે આપ સમજો ને વો તો જ્ઞાની શું કે આત્મા અવક્તરીય હે અવર્ણનીય હે કહેતા હે શબ્દમાં આ શકે એસી ચીજ નહીં અવક્તરીય હે અવર્ણનીય હે વો જ્ઞાની કી ભાષા હે તલાક નહીં કરતા જ્ઞાની કભી કોક દફે જ્ઞાની કા અવતાર હોતા હે એ તો જ્ઞાની દુનિયા પર હોતા નહીં જો દુનિયા પર જ્ઞાની હોતા તો દુનિયા તો બહુ અજાયબ હો જાતી કોક દફે એનકા અવતાર હોતા હે અને તો અકેલા એક હી જ્ઞાની રહેતા આખા વર્લ્ડ મેં વો અજોડ ચીજ હે અજોડ જીસકી જોડી નહીં મિલે સ્પર્ધા નહીં હોતા નહીં સ્પર્ધા વાળા હૈ જ્ઞાની આદમ ને એ વર્લ્ડ મેં છોટા માં છોટા આદમી કોઈ દેખો તો એ પટેલ હૈ વર્લ્ડ મેં છોટા આદમ ને આદમ પર જિધર છોટા કે છોટા હૈ વહાં હી ભગવાન હોતા હૈ કિધર ભગવાન પ્રગટ હોતા હૈ બડે બડે સે ભગવાન દૂર હૈ આપને સમજ માં આયા મારા ને તો પાણી મિલ ગુરુ નાનક દેવજી ને પાણી મિલ નીચા અંદર નીચ જાત નીચી હું અત નીચ નાનક દિન કે સંગ સાથ બડ્યા સ્યો ક્યા રી બડ્યો કી કો બડાઈ કી કોઈ બાત નહીં વો અપની બડાઈ મેં મેં ભગા રહતા હું વો લઘુતમ દેખા હૈ ક્યા હૈ લઘુતમ ઇસસે છોટા કોઈ ચીજ નહીં ઓર ગુરુતમ ભી હૈ ઇસસે બડા હી કોઈ નહીં ઇસસે બડા ભી કોઈ નહીં ઇસસે છોટા ભી જય સચિદાનંદ નમો વિતરાયા कुछ पूछा सब बात सब बात पूछने का खुलासा हो सकता है सब इधर कुछ सब कुछ सब कुछ मिल जाएगा आपको नो नो भाई हम तो ठहर लेने के लिए आए हैं मतलब आए हैं तो ले आ गए देखेंगे नहीं अभी अभी नहीं देखते हैं हां वो तुम्हारे अंदर कितना बजे क्या होने का है हम जानता है ना इससे बोलता है हम ठीक सही बात है ब्राह्मण का मुंह चलेगा रे એટલે આપણે ઇધર સબ કુછ મિલ જાયગા મગર ખુદ વાત કરો સત્સંગ કી સબ કુછ સુનને કા મિલે આપ કૃપા કરો આપ તો સમુંદર હૈ સમુંદર કે સામને સૂરજ કે સામને એક દીવા ક્યા કર સકતા કે આપ કૃપા કરો આપ તો સમુંદર હૈ સૂરજ હૈ સૂરજ કે સામને દીવા ક્યા કરેગા નહીં દીવા નહીં પણ મગર કોઈ પૂછો આપ કોઈ પૂછો નહીં મેં તો આપસે બક્ષિશ લેને કે લિયા આપકી દયા ચાહીએ મેર ચાહીએ કૃપા ચાહીએ બસ આપ ઇધર આયા કેસા હમકો ભેગા હુઆ કો કિસને કી કિસને ભેગા કરાયા ભગવાન મને ભેગા નહીં કરતા આતે નહીં ડાલતા ઇસને વો તુમ્હારી પુણ્ય હૈ ને વો પુણ્ય કા સંજોગ થા એ સંજોગ વો કોઈ શક્તિ કે હાથ મેં હૈ વો શક્તિ આપકો ઇધર ભેજ દિયા સમજે ને વો સંયોગ આપકો ખ્યાલ નહીં આતી કોણ સા સંયોગ કરાતા હતા આદમી સબ લોગ બોલતા હૈ હમ ગયા થા હમકો ભેગા હુઆ વો બાત ગલત બાતે હૈ આદમ હૈ ના ઇધર આપ આયા નહીં તો આપકી શક્તિ સે નહીં આયા એસા સમજ માં આતા ઠીક વો દૂસરી સંયોગ સંયોગી શક્તિ સે આપ કહતા હૈ ઓર ટુ એટ ઓ વો સાયન્ટિસ્ટ કો દેતા હૈ તો બોલતા હૈ કે હમ પાણી બતા દે બના દેગા સમજ ને તો બોલતા હૈ કે હમ આપને બોલેગા કે આપ મેકર હૈ પાણી કા તો હા તો આપ આપને બોલેગા ક્યા દેતા હૈ તુમકો તો કે એસ ટુ ઓ એ દે દો તો હમ પાણી બતા દે તો મેકર મેકર કહાં તક બોલા જાતા હૈ કે ફિર એસ ટુ અપની પાસ ખલાસ હો ગયા ઘર એસ હૈ તો ફર આપણે બોલેગા કે વન એસ હૈ ટુ ઓ હૈ ઉસકા પાણી બના દો તાકે એ નહીં બના સકતા હૈ તો તુમ ક્યા બનાને વાલા હૈ આપ સમજા નહીં वो जो ना भेगा हो जाता है, हो सकता है पानी ऊपर से गिरता है वो आपे खुद ही भेगा हो जाता है, बारिश होता नहीं तो कोई कोई देव देव कोई कुछ करता नहीं, ऐसे ही भेगा हो जाता है पानी गिरता है, समझा नहीं? ऐसा संयोगी पूरा मिलता है, थोड़ा कुछ समझ में आता है? विनाशी पुराण गलन है, अविनाशी भगवान है। वो क्या कहता है, विनाशी चीज है वो सब आने जाने वाली है, कैसी है, पुराण है और गलन है, इधर से खाना पूरण किया फिर संडास में गलन होता है ना, और पानी पूरण किया बाथरूम में गलन होता है ना, और श्वास का पूरण किया तो उस वस्तु के गलन होता है, तो सब पूर्ण गलन है, समझा विनाशी है सब, वो समझ में आता है। धर्म स्वरूप संसार लीला है, मर्म स्वरूप भगवान है, वो धर्म स्वरूप है वो संसार लीला लीला लीला धर्म स्वरूप संसार लीला है, वो संसार जो दिखाता है वो धर्म स्वरूप है, समझा नहीं? पुण्य ना आधारे धर्म ना आधारे हो गए, और मर्म स्वरूप भगवान है, भगवान तो इसमें मर्म है, कर्म नहीं है, एक्सट्रैक्ट है धर्म का। कुदरती रचना पूर्ण व्यवस्थित समझे वो भगवान है, वो कौन भगवान है, तक वो जो रचना जो दिखाती है वो बिल्कुल करेक्ट है, वही भगवान है, उसकी समझ में आ जा रहा है कि करेक्ट है, अपना गजा काट दिया तो अपने बोलेगा कट करेक्ट है, तो वो सब समझ गया, और ये लोग ऐसा बोलेगा करेक्ट नहीं, नहीं बोलेगा, नहीं आप तो बोलेगा ना करेक्ट, आपकी दया हो जाता तो। अभी तो नहीं वैसे तो नहीं कर कुदरती रचना पूर्ण व्यवस्थित, समझ में आता है कोई वाक्य, ये जो कुदरती की रचना है ना बिल्कुल व्यवस्थित है, एग्जैक्ट है, सही करेक्ट, मगर हर लोग क्या बोलता है, हमको इतनी खोट गई तो रोता है और चिंता करता है, वरिष्ठ करता है, वो खोट गया व्यवस्थित है, जाना ही था, जाना ही था, जाने का रहेगा, जाने का, फिर इसमें क्या रोने का, बस यही समझ की बात है, समझ नहीं आती, यही समझने की बात है, वो समझ नहीं आती। हाँ वो हम बता देगा सब, सब पूरा पूरा दे देंगे, क्योंकि आपको बहुत दूर रहने वाला है ना, वो सबको थोड़ा थोड़ा कमी दिया है, मतलब बहुत दूर रहने वाला है पूरा दे देंगे, मैं मतलब बहुत बड़ा मंगता हूँ, बहुत है? मैं बड़ा भिखारी हूँ, बहुत बड़ा भिखारी हूँ। निश्चेतन चेतन का खेला सापेक्षित संसार है, वो जो अभी वो जो दिखाता है नहीं वो मैकेनिकल है, वो चेतन नहीं है, तो वो जो दिखाता है ना वो जज दिखाता है, और आरोपी भी दिखाता है, वकील भी दिखाता है, और सब जो करता है क्रिया करता है वो मैकेनिकल है, इसमें भगवान नहीं, नहीं। वो निश्चेतन चेतन, निश्चेतन चेतन, चेतन कैसा वो हैंडल मारे लगा, वो सच्चा चेतन नहीं, सच्चा चेतन कैसा है, अचल है, कैसा है, अचल, अचल नहीं समझ में, चलायमान न हो वैसा, परमानेंट है, परमानेंट, परमानेंट, स्थिर, स्थिर, हिमालय जैसा स्थिर है, ठीक है, हिमालय जैसा हलता नहीं, कितना भी पवन आवे हिमालय हलता नहीं, स्थिर है, ऐसा स्थिर है, और आखा दिन हलता है शरीर में, वो सब बिना चीज है, हर एक चीज हलती है नहीं, हलती, ज्ञानी पुरुष देते शुद्ध चेतन निरपेक्षित वो सार है, तो ज्ञानी पुरुष को कभी आत्मा देवे भगवान देवे वही सत्य निरपेक्षित है, समझ गए ना, ज्ञानी पुरुष कभी होता है वो मोक्ष का दान देने को आया है, मोक्ष दाता बोला जाता है, क्या बोला जाता है, मोक्ष दाता, हाँ वो अपना खुद का मोक्ष हुआ है इसलिए दूसरे को मोक्ष देता है, आप समझा ना, खुद का नहीं हुआ दूसरे को क्या देगा, आप समझा, सर्वज्ञ की प्रेम कृपा से छुपते सब व्यवहार, हाँ सर्वज्ञ ज्ञानी पुरुष सर्वज्ञ बोला जाता है, इसको कोई कोई जानने की कोई चीज बाकी नहीं, उसका प्रेम कृपा से सब कुछ होता है, जय सच्चिदानंद मिले तब सार्थक सब अवतार। जय सच्चिदानंद नहीं मिल गया अपना सच्चिदानंद हो सार्थक सब अवतार के सार्थक हो गए कोटि जन्म का पुण्योदय से पुण्योदय से मिलते ही बेड़ा पार। आप बोलता रहे कि मेरे पुण्य के भाग से वो कोटि जन्म का पुण्योदय मिलते ही बेड़ा पार हो गया। ऐसा नहीं आज से ही पार हो गया आज से ही दुनिया के आंगन में आए परमात्मा साक्षात रे साक्षात परमात्मा आया। आप सुनो नहीं वो तो पटे रहे पर अंदर जो आया नहीं। अरे वो जो बोलते है ना वो तो रेकर्ड बोलती है क्या बोलते है रिकॉर्ड जो क्यों हाँ टेप रेकर्ड बोलती है समझा नहीं उसका उसका टेप रेकर्ड बोलती है हाँ टेप रेकर्ड सच्ची आजादी भीतर की सबको देते आप। हाँ जो अंदर भीतर में जो परवस्था है अपनी और भय है पियर है सब कुछ है दुख है चिंता है सब उपाधियों है वो सबसे सबसे मुक्त कर गया ऐसी आजादी देंगे सच्ची आजादी। वो गांधी जी ने आजादी दिया मतलब सच्ची नहीं है वो तो देश की आजादी है अपनी आजादी नहीं है अपनी आजादी तो पुलिस वाला अपने को पकड़े तो भी आजादी नहीं जाती कैसी आजादी पुलिस वाला अपने को पकड़े तो भी पुलिस वाले को पुलिस वाला को बंधन है अपने को आ जाए अपने को आ जाए नहीं। जिसके केवल दर्शन मात्र से भस्म हुए सब पाप रे खाली पाप भस्म हो जाए खाली देखने से भस्म हो जाए आत्मा अनात्मा भिन्न दिखाए। अरे चलो अंग्रेजी थोड़ी बनता है बड़ा बनता है बुद्धि का दर्शन आज तो आपकी बहुत कृपा हुई महाराज बड़ी दया हुई आप। आपकी बहुत कृपा थी बहुत बहुत गाड़ी में कभी जाने का छोड़ देंगे क्या बहुत कुछ कर लिया खा लिया बहुत खा लिया बहुत करीब से चले बहुत खाई थी नहीं तेरी बर्थ डेट कौन सी है 16 सितंबर 1931 जाता है ना कहीं जो आपको अच्छी जगह लगती है उसकी बात सुनो आप सब सुख से बधे जाओ तो जरूर जिज्ञा है तो जे जिज्ञा सारा सारी लागी ये नु वर्णन करो हमको सारा कोटा है नहीं हमें तरीका है बस हम सारा कोटा कोई नहीं है समझ गया ना सब तरीका सारा कोटा हमको नहीं है यस वो रॉन्ग विजन था क्या था राइट विजन नहीं आप समझ आ गए पर अभी भी आपको रॉन्ग विजन चाहिए नहीं नहीं वो तो आपके चरणों में वो बहुत अच्छी चीज है वो बहुत खराब चीज है रॉन्ग विजन राइट विजन चाहिए राइट विजन हमको तरीका ही दिखाता है हमको कोई कोई कोई दोषी दिखाता ही नहीं हमको गजरा करने वाला भी दोषी नहीं दिखाता है लुटे चोर करना कोई दोषी दिखाता नहीं दोषित है ही नहीं जगत में वो जो दोषित दिखाता है अपने की अपनी दुर्दोष दृष्टि है आप समझाता हूँ वो नानक साहब यही बोलता है सब बहुत बताया है सब अपनी दृष्टि में फर्क है अपनी दृष्टि में फर्क है भगवान कृष्ण ने दुर्योधन को भेजा जाओ शहर में पता करके आओ कौन अच्छा आदमी कौन बुरा है वो आकर बोलने लगा महाराज मेरे को तो अच्छा आदमी को मिले फिर ब्रह्म ज्ञानी की दृष्टि सदा समदर्शी जो ब्रह्म ज्ञानी है ना आप जैसा उसकी दृष्टि समदर्शी होती है समदर्शी माने मैं उस तक जाके जिसको निंदा की बात नहीं उसकी की बात नहीं लोभ मोह अपमाना लोभ मोह मान का कोई बात हरक शोक दे रहे अतीता हरक और शोक से ऊपर हो जाए તૈ ઘટ બ્રહ્મ પછાન કંચન માટી માને ગોર કૃપા જય નર કો કીની જેસ નર પર પ્રભુ ગુરુ કૃપા કરે તૈ એ જુગત પછાની તબ ઉસકો યે કુ પાત હોય નાનક લીન ભયો ગોવિંદ સ્યો ભગવાન કે સાથ એક મેક હો જાતા જો પાણી સંગ પાણી જિસ પર પ્રભુ કૃપા કરે હાલ હો જાતા દર્શન કરને સે ઉસમે ઇતની પાવર હૈ સંત મે ઇતની પાવર હોતી હૈ કે ઉસકે દર્શન કરને સે નિહાલ ખુશી હોતી મન મે સબ ખુશી ખેડા હૈ દર્શન કરતા નથી આવડતું એટલે આ બધા જ્ઞાન આપીએ છીએ એને કરતા નથી આવડતું ચમકી દે ને શું યાદ કરી નાખે એટલે કેવા કર્યું જ્ઞાન આપવું પડે નહીં તો ખાલી જોવાથી દર્શન જોવાથી બધું જ પ્રાપ્ત થાય જ્ઞાની ને જોયા જ કરવાના છે દર્શન આપને તો જ્ઞાન ઇન લોકો જ્ઞાન શું દેના પડે ખાલી જ્ઞાની તો દેખને કા હૈ વો ક્યા કર રહે હૈ ક્યા બોલતા હૈ સમજે ને वो तो यहाँ तक लिखा है महाराज ने महाराज ने बहुत लिखा है संत के दर्शन दर्शन देखत ही शुद्ध कीना शुद्ध रही शुद्ध बुद्ध बुद्ध कीना बुद्ध रही इतना पावर होती है संत के दर्शन में दर्शन देखत ही इतना मगन मस्ती में आ जाता है उसको शुद्ध बुद्ध किसी को चिंता विंता रहती है सर्व निधान सर्व निधान गुणता में आत है दर्शन देखत ही शुद्ध कीना शुद्ध रही बुद्ध कीना बुद्ध रही સર્વ નિધાન ગુણ તમે આતમે સારે ગુણ સર્વ નિધાન આ જતો મહાપુરુષ મેં તો બડી પાવર હૈ મહારાજ આપને સંત મેં તો બહુ પાવર હૈ પાવર હાઉસ હોતા સંત સંત પાવર હાઉસ દર્શન કરના છે બસ સબ કુછ મિલ જાતા કોઈ ચીજ એસી બાકી નહીં રહેતી નથી કરતી મારે નહીં હે બડી ભક્તિ આવી ગઈ ભક્તિ આવી ગઈ છે સચી વાત ઝૂઠ નહીં બોલતા ભક્તિ વાત ઝૂઠું નથી કહેતો આપની કૃપા તો ચોર થાય ને ચોર ભગવાન ભગવાન એમને વશ થઈ ગયેલા હોય શું હોય જ્ઞાની પુરુષ હોતા ભગત કે વશ મેં આ ભગવાન ભગવાન વશ હો ગયા પછી ત્યાં શું રહી બાકી સબ કામ હોતા હૈ દર્શન કોને કેવું દર્શન શું છે હવે સમજમાં આવી ગયું આખો શબ્દ આપડે તો સંપૂર્ણ પ્રતિ લેવાઈ જાય છે ને જ્ઞાન શું થાય ત્યારે પોતાના દોષ દેખાય અને દોષ પેલા કોઈ દેખાય નહીં પેલા બુદ્ધિ ના દર્શન ને બુદ્ધિ થી જે દર્શન કરે અકબર બુદ્ધિ ના દર્શન ને શું કેવાય સંસાર છે આ પેલા ભાઈ એને દર્શન કેવાય ખરું પેલા નામ શું નામ હોસ્પિટલ છે દર્દી ના જેટલા દર્દી છે ને એના માટે ડોક્ટર માટે છોડી નાખવા જેવું નથી દર્દી હોય તો ડોક્ટર તો જરૂર નહીં તો દર્દી પહોંચ્યા કરે બહુ સારા એટલા ડોક્ટરો નવરા પડે ને હા એને રોગ ના મટે જે દર્દી આવે છે એનો રોગ અહીં મટે નહીં તમારી પાસે તો મટી જાય દાદા હે એને મટાડવો હોય તો મટે એ કહે છે તમારી પાસે આવે એને મટાડવો હોય તો મટે નામ ના મટે ભારે દર્દી કહેવાય આ રજનીશ પાસે જાય છે ને એ તો બહુ મગજદાર દર્દી ભારે દર્દી એ તો એ દર્દ મટે નહીં એ ત્યાં જાય તો જ સર એ ડાક્ટર કરો બહુ એક માણસ સુધરે નહીં હિન્દુસ્તાન નો શું એ બધું માદકતા છે કેવી છે ખાલી વાપરવાની ટેવ પડી ગયેલી કરે શબ્દ શબ્દ એટલે આ લોકો ટાઈપ કરીને કુદા કુદ કર્યા કરે વાંદરણ પે વાંદરા કૂદતો એમ કૂદ્યા કરે પછી પછી અમમ કરે છે ચક્કર પાત્રો રે ને એ તો બહુ વૈડે ભરે છે અમમ કરે એટલે આ જરૂર છે તેથી આવ્યું છે કૃષ્ણમૂર્તિ બહુ સારા સારા માણસ છે માણસ તરીકે બહુ અને ભાઈ નો સદગુરુ થાય એવો છે ભાઈ ના માટે કામ ના છે સાહસિક માણસ જે વિકલ્પી નથી જે વિકલ્પી નથી એ સાહસિક માણસ એટલે ભાઈ ના માટે કામ ના આપણા ઇન્ડિયા માટે આ લોકો માં વિકલ્પી લોકો માં શું ચાલે છે સાહેબ 25 વર્ષ રહી રહે વગર કામ ના ગમે ત્યાં ગોડા ગોડા પણ ગુરુ જોઈએ નથી કેતા એ કોઈ બી અંતિમ સાધના હોય તો તમારે જ કરવાની છે શું કે છે ગુરુ કર્યા નથી જરા વિચારો ને તમને ખબર છે એનો બધો કાઢી લીધો અમારા હિન્દુસ્તાન માટે કોમનું નથી આપણે ફોરેન માટે કોમનું છે ફોરેનમાં ગુરુ ની જરૂર નથી કોઈ પણ માણસ આ પૂછે ને વેધર કોક નો અર્થ શું વેધર કોક નો અર્થ શું ના કોક હોય તો બિગિનિંગ ધર્મ અને એન્ડ ધર્મ તો આ ધર્મ ના કયા નથી બિગિનિંગ નથી એન્ડ શું કહ્યું આ તો દવાખાનું કહેવાય અમારા માણસ ને ઠીક થાય વિચારો બધા બધા જોઈન થાય પછી થોડું નચાવડાવે કરાવડાવે મન કુલ ના કરે મનને બેલાવે મન બેલાવું પડે ના બેલાવું પડે ના બેલાતું તો નહીં આવે ને વાણી બેલે જ જાય અમારું મન બેલાવા જાય છે કઈ મન બેલાવા જાય છે બાબુભાઈ ને હજુ મને સમજી જ નહીં પડતી શંકરાચાર્ય મોહ મુદ્ગલ જે લખેલું છે શંકરાચાર્ય ભગવાન જે લખેલું છે મોહ મુદ્ગલ એમાં બધા ચાકરો આવા બધા મારેલા છે શંકરાચાર્ય પૂરા વૈરાગ્ય શીલ પુરુષ હતા લોકોને વૈરાગ્ય એટલા માટે અલગ પછી રહેતું નહી, ભૂલી જ જાય કે ઉઠ્યા ભૂલી જાય. જેમ અજ્ઞાની માણસ ચિત્ત ને બુદ્ધિ જુએ તો સાધી નો પાસ જંગલી લોકો દેખાતું જેવું કિંમતવાળી જ્ઞાન થાય એટલે સમજી જાય કે ઠીક છે ચાલી નથી. દોરડા ને સાફ સમજી લે પણ જ્ઞાન થાય લાઈટ એક જ પગલું દોર મૂકવાનું છે. અમને તો બધા બહુ મૂકવાના છે. એના દુઃખ નું સહન, એના દુઃખ ની દયા નહીં કરતો, પોતાના દુઃખ થાય છે તેનું દયા કરે છે. અમારું જોઈ પોતાના દુઃખ થાય એવું બને ખરું. ચારી આકડા પૂતળા એમાં શું એમાં જીવ છે એવું મરદાન છે બધા કરે છે. ભગવાન છે આત્મા એટલે એટલે એની કિંમત છે. ડાક્ટર કહે છે કે નથી નહીં ડાક્ટર કહી દે ને ના હોય તમને શું ખબર પડે નથી બોલનાર ઉપયોગ ચાલનાર એવા કોક સુધી હોય કરોડો એકાદ દસ કરોડ એકાદ એટલા માટે આખા મનુષ્યને ઊંચા ગણ્યા જીતતા મળજો નહીં કહેવાય. કારણ કે એમાંથી એક જણો હોય તો બધું બહુ થઈ ગયું ઉપયોગ પૂરો. બાકી આ બીજા તો આ બધું ઉપયોગ જ નથી. આ બધું એ મીઠાઈના હલવાઈ વેચાણ કરે છે, લીયા કરે છે, લેનાર વેનાર એ બધું ઉપયોગ કરે તો આ વિચારી ઠીક છે નહીં કરી બધી અડધે છે. બીજાને રહીને તારું કોણ શું મતભેદ અમારું સાચું ને ખોટું એના પુરાવા એમ કોઈનું ખોટું નથી. એ વખતે ધર્મ પરિવર્તન બહુ થતા હતા ને, એ વખતે ધર્મ પરિવર્તન બહુ થતા હતા ને. કશું એક જ ધર્મ છે, ધર્મ મમતા એ બહુ ભયંકર ગુના લાગે. કેમ આજે આસપાસ બહુ હું સુખી છે, વહેલો છે ને એટલે વહેલો છે ને એટલે હું નથી આવી બરાબર. ધર્મ જાણવાની શાના માટે ઈચ્છા થાય છે? પર્ટીક્યુલર નાનપણથી જ એવું છે. નાનપણથી જ એવું છે? નાનપણથી જ એવું છે. કેવું કઈ ને કઈ જાણવાનું, એવું જાણવાનું તો બધી બહુ જાતના વિદ્યાઓ હોય છે. વિદ્યાઓ ઘણી હોય છે, વિદ્યાઓ જાણવી છે કે બીજું કઈ જાણવું છે? ધાર્મિક બાબતો વિદ્યા નહીં. તો પણ ચિંતા કંટાળો થતો નથી? ચિંતા છે કંટાળો એવું નથી આવતું? પહેલેથી જ શીખવાડ્યું હોય જે બોલતો કેવું કે દર સુધી મારી જ્યાં શીખવાડ્યું હોય તો હિસાબ ક્યાંથી કાઢે? આ તો શીખવાડે પછી પણ વાત તપાસ કરે ને, આ કહી જતું લોકો કહે આવું કે કરેક્ટ છે. નાનપણમાં આપણે નાના તો ઈશ્વર ભજીએ તમે મોટું છે તો પેલા એ આખી કવિતા આપણે જોઈએ તો બધું ઈશ્વરે જ બધું ઊભું કર્યું છે અને એમાં આપણે નિમિત્ત માત્ર છીએ. હા પણ મોટું થતું નામ એ તો હોય ગયા હતો. હા એની સાથે થાય અમારા કામ જે થનારી હતા. એવું કેમ મનાવ્યું? એવું કેમ મનાય કે એને બનાવ્યું છે? એ તો આપણે બનાવ્યું હતા. દુઃખ ના હોવું જોઈએ, શીખવાયું તને કઈ વાત સાચી લાગે? આપ કેવો એ થાય? આપ કેવો? તમે કહો તે સાચી. હું એકલો જ નહીં, એકલો નહીં વિચાર કરે એના પર. આપ આપ શું કહો છો એની પર એ વિચાર કરે ને એમાંથી જો શક્ય હશે તો હું ગ્રહણ કરીશ. એમ આ બધા વિચાર કરો તો બદલ લાગી દાદા તમે ખરું કહો છો. હા તો એ ખરું માનશે, એમને પ્રતિતિ થશે એટલે એ માનશે. કઈ ભગવાન રહેતા છે અગિયાર બે ઇઠોતેર દાદા દરબાર.